ભાઈ લેખક છે પેલા હોભળા બહુ જતા હતા જે કોઈ સાંભળવા છે રાતે મસ્તાન થઈને ફર જાય પછી ઘેરું બહુ સાંભળ્યું હતું પછી આપણું જ્ઞાન લીધા પછી હોભળવા જતા હતા ત્યારે હજુ હોભળવા જ આવશો ત્યાં આ જવું શું કે છે હવે શું શું લાભની કાંઠે જાવશો ત્યાં આ મને ખોટું છે એમ થયું આજે હું હવડ્યો છું એ ખોટું છે કેવું છે બહુ મોટું જ્ઞાન કહેવાય હું જે હવે ખોટું છે આરાધના જેવું નથી બહુ ઊંચું જ્ઞાન કહેવાય એટલું અમદાવાદ ભાઈ જાય પછી છૂટું થઈ ગયું ને ભલે તમે જજો પણ આવું જો તમે સમજ પડતી બહુ કામ કરી ગયું કેટલી ઉંમર થઈ તમારી 53 53 ફાધર ને સાસણ પ્રણ કરવા એટલે એમનો જે છોકરો છે મોટી ઉંમર નો 15 નો તે કે તમે દાદાજી કરો તો મારે તમને કરવા જોઈએ કે મારું ઘર સ્વર્ગ થઈ ગયું એના ભાઈ કહી મારું ઘર સ્વર્ગ આમ તો ખરે આમ તમે તૈયાર માલ તો ડેવલપ છો બધું જ છો પણ આજના જે કવિના સંસ્કારો છે ને પહેરી ગયા ખૂણે ખોતરે બધા ખૂણે ખોતરે કવિ ના સંસ્કાર પહેરી ગયા તે નીકળી જાય પછી અત્યારે બહુ સરસ લાગે નઈ તો કે બધું બધું સંસ્કાર થઈ ગયા ચાલ તમારે તો થોડું કરી પહેરી ગયો નીકળી ગયો એમ નથી મારી પાસે એક જગ્યા છે હું તમારા હમો બેસી રહ્યો છું મને બહુ સુખ થાય છે જોઈ પહેર્યું તો એ કરજે જે તો હશે સુખ માં સુખ્યો થાય ને કે આપડે મહાત્મા બધા રૂપા દેખાય અહંકાર કરવો જેટલા પ્રમાણ નો પેલો અહંકાર ચાર્જ અહંકાર ગયો પણ આ ડિસ્ચાર્જ અહંકાર જેટલા પ્રમાણ જાય એટલા વધારે વધારે રૂપા અહંકાર ને લઈને કદરૂપા દેખાય કદરૂપા અહંકાર લીધે ક્યારે વધે ફૂલ ખોરાક હોય બરોબર એને વાળ વધે નહી કેટલી વસ્તુ આવી પત્યો ના થાય આપણે દેખી તો કારણ નથી ચરમ શરીર કાપો તો એ બેઠા હોય ને તેથી અમુક માઇલ ના એરિયામાં દુકાળ ના પડે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ના પડે ના પડે બહુ જાતની હા તો રૂપાળો ના હોય એટલો બધો રૂપ હોય ઊંચા ઊંચું નહીં, જબરદસ્ત પરમાણુ પણ આ ઠરાવ તો ચૂકી થઈ જવા, આ ઠરાવ તો સૂક્ષ્મ ખોરાક જે તમે કીધો એ સૂક્ષ્મ માં કયું એકાદ નમૂનો એમાં એવી એક માન્યતા છે કે દેહ ને ખોરાક ન મળે તો દેહ ચકે નહીં. લાંબા માં લાંબો 73 દિવસ નો રેકોર્ડ છે, 73 દિવસ સુધી એક પાણી પણ નહીં, કશો નહીં શરીર રહ્યું છે લોકોનું. પણ એથી 73 એથી વિશેષ નથી જતો, હા એટલે હું કારણ કે ખોરાક ના એને એ હોય આ ભૂલ ખોરાક તો એને માટે છે, મહેનતુ માટે મહેનત કરવા, બહુ મહેનતુ હોય તો એને ખોરાક વધારે જોઈએ, ઓછો મહેનતુ હોય તો આટલો જોઈએ, પણ તેને મહેનત જ ના હોય કે આ દેવો લોકો બધા ફૂલ સુખ સૂક્ષ્મ ખોરાક વધારે, નહીં તો એને સદાસ જવું પડે, સદાસ જવું પડે એટલે સંદાસ નું જો ગંધાય એટલે દેવ ઘટી ના કહેવાય, દેવ ગતિ ગંધ ના હોય, દેવ ગતિ માં ગંધ ના હોય, દેવ ગતિ માં ગઈ પણ ના હોય, દેવ ગતિ માં કોઈના છોકરા થવું પડે નહીં, કોઈને બાપ કરવો પડે નહીં, દેવ ગતિ સાસુ ના હોય, છત્ર ના હોય, કચી ભંગર જ ના હોય, દેવી હોય અને ગઈ પણ ના ભાઈ, દુઃખ નો દુઃખ ની બાબત દેવ ગતિ ના હોય, દેવ ગતિ ના દુઃખ કયો આપડે અહિયાં ભાઈ પેસું હોય અંદર તો બહાર દ્વાર પર ઉભો રહ્યો હોય એને પૂછે કે ઇન્દ્ર રાજા આવે કે બહુ તપ કર્યા છે તો જ આવું બોલ્યો, એને બહુ તપ કર્યા છે મોટા ઇન્દ્ર રાજા એ આ બહાર ઉભા છે ત્યારબાદ તરીકે આવડું બોલે એક એક થી ચર્ચા નહી તે ગમે નહી એમને, એમને ગમે નહી આ દુઃખ એમને એક એક થી ચર્ચા ગુને જેમ જેમ ચડતી તેમ તેમ એ પછી બીજું દુઃખ શું ત્યાં જે દેવી લાવ્યા હોય ને તે બીજા દેવી દેખાય એટલે મને એમ થાય કે મારી દેવી બરોબર નથી, આખી જિંદગી ઉભી દુઃખ ત્યાં બદલાય નહીં અને માનસિક શું કઈ પૂરે પૂરા મને મન ધારે કે આ મોટો બગીચો થઈ જવો જોઈએ, મોટું એ થઈ જાય, થોડી વાર તૈયાર થઈ જાય રાજમલ જેવું એને બધું ઈચ્છા કરે છે, પણ આ દુઃખ એક એક થી વધતા મોટે નાના મોટા નો વ્યંતરદેવ તો મનુષ્ય લોકો ને હેરાન કરે છે, વ્યંતરદેવ તો મનુષ્ય લોકો કરતા હોય છે, આજે બે ચકા ના દેવો એક આપડી ઉપર રહેશે અને એક બે આપડી નીચે રહેશે, બે ઉપર રહેશે બે નીચે રહેશે, તે ઉપર રહેશે બે બે પ્રકાર ના જ્યોતિષ દેવો જેનું શરીર અજવાળું આપે છે, જેનું ભાઈ અજવાળું આપે છે એવા જ્યોતિષ દેવો, બીજા વૈમાનિક દેવો એ બે કોઈને દુઃખ આપે નહી, એ બે હિતકારી જ હોય જગત ના ખાય. અને વ્યંતર દેવ અને ભુવનવાસી દેવ, બે દેવ આપણે નીચે છે, એ બે હેરાન કરે તે પણ વ્યંતર દેવો બધા હેરાન કરે. કારણ દેવ દેવ અજ્ઞાન તપથી થયેલા, હિમાલયમાં જઈને ઊંધામાં ફેરે કે તપ કરે ને બધું કરે, હિમાલયમાં જઈને પાછા દેવ થાય તો. પણ જેને જો ના ફાવતો હોય ને તેને જઈને દુઃખ આપે, રૂપ લઈને જ આવે, રૂપ નવી જાતનું રૂપ લઈને આવે. જે જાતનો રૂપ લેવો હોય તો લઈ શકે, એનો એનું ભાઈ વિક્રિય વૈક્રિય હોય, વૈક્રિય એટલે વિક્રિયા કરી શકે, બોડી વિક્રિયા કરી શકે એટલે વૈક્રિય હોય, એટલે વાઘ થઈને આવે, સિંહ થઈને આવે. અને જો ભૂત વ્યંતર એ બધું દેવ છે, વ્યંતર ભૂત આ બધા દેવ. હું તેનું સાચી વસ્તુ કા દેવ ગતિ શંકર મટુક ભૈરવ કયા દેવ માં આવે? હે મટુક ભૈરવ ભૈરવ મટુક ભૈરવ કયા આવે? હા ભૈરવ દેવ બધા દેવ ઈશામાં આવે. એ ભૈરવ તો છે તે શાસન દેવ માં આવેલા, શાસન દેવ વધારે શક્તિ થાય, રક્ષણ કરે એવું. પણ હમણાં જેવા નહીં, પેલા દેવ મોટા દેવ, મોટા દેવ હમણાં જેવા ધર્મ નું રક્ષણ કરે તો શાસન હાચવનારા, શાસન હાચવનારા. તમકીતધારી દેવો શક્તિશાળી બહુ, તમકીતધારી દેવો, તમકીતધારી. તમકીતધારી હોય યા ના હોય એ આપડે બધા આમ એ કરી શકીએ નહીં, પણ મનતા હોય સંગીતધારી હોય તો. કારણ ભગવાનની સેવા કરી હોય કે જેવા ત્યારે ના અને ભુવન વાસી દેવો એ આપણા જેવા કામ હોય છે, આપણા જેવા ઘર બરો મોટો હોય ઘર, પણ આપણા જેવો કુટુંબ સાથે. અને વ્યંતર દેવો ભૂત પલી એ તો આપણે અહીંયા આગળ જવાનું, જ્યાં કઈ આ મસ્જિદ હોય, કઈ આ કબ્રસ્તાન હોય, કઈ આપણું મંદિર હોય, ત્યાં આગળ જમીન જગ્યા પડી દીધી હોય ત્યાં કામ હોય. માલકી પણ એવી હોય, એટલે માટે ભૂલે છું કે ત્યાં યુરિન માટે ના બેસું. શું કહ્યું? અમે માલિક છે, બેઠું હોય તો પરવાનગી લેવાની રીત હોય, એમને પૂછી જોઈએ શું પરવાનગી લઈએ. તો પરવાનગી લો તો શું તે બીજા કરતા દેખાતે, પણ તેવા પેસા તેને પરવાનગી લો. અરે બધે માલકી છે બધાની, આ હિન્દુસ્તાનમાં બહાર નથી, બધું હિન્દુસ્તાન છે. આપણે ત્યાં બહુ સુખદ પાર કરનારા શું છે, અને આપણે ભગવાન ક્યાં ક્યાં આરોપી. તો શું હવે વાતચીત કરવી છે કે નમો અહંકારમ હે હા સત્સંગ સત્તા પપ્પા મમ્મી નહી બોલે છે એટલે હવે એ રાગે પડી જાય ને તો હવે એવી ઈચ્છા રહે કે એમને બરાબર સિન્સિયર રહીએ ને એમને આપણા. પેલા કમલેશ ને પૂછ કે તું કેટલી સિન્સિયરી રાખું છું કે તારા ફાધર સુધી મદદ કરે. ફાધર મદદ પૂછીએ થોડુંક છે પણ ઘણું સુધરી ગયું. હા ઘણું સુધરી ગયું એટલે બહુ આવતી કે થોડુંક જે જતું રહે બધી જે ખેંચ હતી બધી ટકોર કરે પપ્પા ને, એમની કટે એવા દેખાય એની ટકોર કરે, બધી ખેંચ હતી એ નીકળી ગઈ. નવી ને તો કશું છે નહીં લાગે નઈ. ફરી એવું થયું તું હમણાં થી ફરીથી થયું તું આજે બેન ના ઘરે જવાનું હતું તો મેં ના પાડી. પછી એમ લાગ્યું કે આ જે જવાબ આપ્યો એ બગડી જશે, એટલે પછી એમ લાગ્યું કે પછી એવું કીધું કે હું જઈશ. એવું કહ્યું? હા, એટલે પછી ખુશ થઈ ગયા. હા, ખુશ થઈ ગયા. ખુશ થાય એવું રાખવું મારે. હું એક જ વખત બન્યું, બાકી રાજી જોઈએ છે. ખુશ થાય એવું કરવું. દીપક તું ચિંતા રહેલો કે બઉ બોલતો હતો કાલે. હજુ પણ દાદા, હજુ પણ ભરત ને કેમ નું છે? ભટ કે મેઘા મેઘા સિન્સિયર હતો જ નહીં એમ કે છે. પહેલેથી સિન્સિયર હતો જ નહીં. બધાને અક્કલ વગર ના ગણતો હતો. આ બધા અક્કલ ના કોથળા આવ્યા નઈ જો મારતા ભેગા થયા છોકરા બધા. દાદા ને મુશ્કેલી માં મૂકે દાદા ઓફિસ માં સિન્સિયર રહેવાય છે. બરોબર, ત્યાં સિન્સિયર રહેવાય પણ ઘરમાં જ્ઞાન લીધા પછી બે બે ગુણ ઉત્પન્ન થાય. બરોબર, આપણે આજે શું ખોવે ભાઈ? બુટ આ દૂધ બધું દહીં ઘી બધું શું ખોવે? ના ખોવે. ભગવાને કહ્યું તું જે સુખ ખોવે તેને પણ ત્યાં સુખ ખોટ્યો જ નહીં. કે જે સુખ ખોલતો હોય પોતે ત્યાં સુખ ખોલશો નહીં. સુખ ના ખોલે ત્યાં સુખ ખોળો. કે સુખ ખોલતું હોય એ ભિખારી ને તો આપડે સુખ લેવા જઈએ શું કરે? બરોબર, એટલે ભૂમિકા જ નહીં. આ તો એક જાતની સાયકો, એક કાલ્પનિક કાલ્પનિક ફિગર છે. ખાલી કલ્પના ઉભી કરેલી છે. આ તો પછી મોઘામાં કેરીઓ સરસ આવે છે. બધી ચીજો આવે છે. કેવી કેવી મીઠાઈઓ હોય છે, જોવાની કેવી કેવી ચીજો હોય છે. અને અઠવાડિયા સુખ ખોળે છે લોકો. આપડે છે તે ક્રિકેટ જોવા જવું કે સિનેમા જોવા જવું, આપડે ક્યારે ઝઘડો હોય ક્યારે પૂરો થાય? ના થાય. મારો દોસ્તાર એ કહેતો હતો આવું થયું ના પાણી. હાજી મારો એક દોસ્તાર કહેતો હતો કે પિક્ચર જોવાનું નક્કી કરી દઉં, પછી એવું કઈ એને અર્જન્ટ કામ આવી ગયું એટલે એને સમજાવ્યું કે આજે આપણે પિક્ચર જોવા નહીં. કયા કારણ છે એવું લાગે ખબર નથી પડતી. ના ના, વિષય ના વિચાર પુષ્કળ આવે, વિષય લીધે એવું લાગે. નીકળી જવાનું બધું એ બધું નીકળે જ છે બધું. દરેક જગ્યા અવળું અવળું અવળું જ દેખાયા કરે એક સરખું. એના લીધે પછી એવું લાગે કે આનંદ ના રે. દર જતા રહ્યા નથી આવ્યા, સત્સંગમાં આવ્યા તો અહીં નથી આવ્યા. બેબી તમારે આવી હતી જ્ઞાન માં વાક્ય બોલાવો છો ને, દ્રવ્ય ગુણ પર્યાય થી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, એનો ફોડ પાડો વિગત માં. દ્રવ્ય ગુણ પર્યાય થી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. આમ ખ્યાલ આવે કે શુદ્ધ છું, એ બેઝિક આમ મુદ્દો સમજાય કે હું શુદ્ધ છું. પણ આની સાથે કનેક્ટ કરી છે ને દ્રવ્ય ગુણ અને પર્યાય. દ્રવ્ય વસ્તુ તત્વ એટલે આત્મતત્વ. આમાં શું સૂચવે? તત્વ કરીને હું શુદ્ધ છું, પછી ગુણ ગુણ કરીને શુદ્ધ છું, પર્યાય કરીને શુદ્ધ છું, એવું કેવા માંગે. તત્વ કરીને શુદ્ધ છે, ગુણ છે તે એની રહેલા છે પોતાનામાં. હા, એ ગુણો સહિત શુદ્ધ છે. ગુણો સહિત, હા, એ ગુણો શુદ્ધ છે ને એ છે. અને પર્યાય એટલે અવસ્થા જે બહાર થાય છે તે પણ શુદ્ધ છે. અવસ્થા એટલે આ દેહ ની અવસ્થા એ આત્મા ની અવસ્થા. ના તો જોવા કરવાની હોભળવાની બધી અવસ્થાઓ થાય બરાબર, તે પણ શુદ્ધ છે. ગુણ માં જતા જ્ઞાન દર્શન ચારિત્ર એ બધા ગુણ ના, એ બધા સંપૂર્ણ શુદ્ધ છે. પછી બે શબ્દ આપ્યા, સંપૂર્ણ શુદ્ધ અને સર્વાંગ શુદ્ધ. એ બે બધા અંગો કરીને શુદ્ધ છું અને સંપૂર્ણ શુદ્ધ છું એટલે એક્ઝેક્ટલી શુદ્ધ જ છું. બધા બધા અંગો શુદ્ધ છું બરાબર. હવે મહી દાદા જે પ્રજ્ઞા ચેતવતી હોય છે, મહી પ્રજ્ઞા કે છે આપણને, અથવા એને પાસે જાણનાર હોય છે કે આ આટલું ચેતવ્યું અહિયાં ચેતવ્યું, એનો જાણકાર પાસે હોય છે એટલે બે ને શું પાછું છે કનેક્શન? આ પ્રજ્ઞા જાણે છે, પ્રજ્ઞા ચેતવે ને સમજે નહી પડતી. કુર્તી પ્રતિ કઈ થઈ જાય તો પ્રજ્ઞા ચેતવે. કઈ ઊંધું જુદું થાય તારે? હા, પ્રજ્ઞા ચેતવે. પછી એ જે ચેતવે છે ને, હા, એ ક્રિયા ને પાછળ જાણનાર આત્મા. હા, અથવા એ બધું શું હોય છે? શું હોય છે તને? એ શુદ્ધ ચેતન તો એને જાણે ને કે આ પ્રજ્ઞા ચેતવ્યું. હા, એટલે પ્રજ્ઞા એ પાછી શું છે? એ પર્યાય છે. પ્રજ્ઞા એ સત્ય આત્માનો એક છે, એ ભાગ છે. તે જયારે આપડે જ્ઞાન દર્શન પ્રાપ્ત થાય છે બરાબર, જુદો પડે છે એ ભાગ, જુદો પડે, જુદો પડીને નિરંતર તેથી સ્મોક તરફ લઈ બરાબર. અને સંસારમાં એનો અમુક પ્રજ્ઞા નહીં પણ અજ્ઞા હતો બરાબર, એ અજ્ઞા પોતે જુદી પડી, કેમ કે સંસાર વધે એવું કરી આવતો. સંસાર વધે, લક્ષ્મી વધે, એ બધું કરી દો બરાબર. જય મારનારો પ્રજ્ઞા વાળું અને પ્રજ્ઞા પણ મુકામ કરવાનો બરાબર. ભાઈ પૂછે છે કે પ્રજ્ઞા ચેતવે છતાં પ્રમાણે ના થાય, પ્રજ્ઞા આપણને ચેતવે છતાં પ્રમાણે ના થાય, તો એ જુદું કોણ કરાવે છે? એ પ્રમાણે ના થાય તો આપડે એવા એ પાડેલા અંતરાય, આપડે ઈચ્છા હોય તો એ ના થાય બરાબર. આપણે જ અંતરાય પાડેલા બરાબર. એનો ઉપાય શું? આ બધું અંતરાય પાડેલા હોય જે બની ગયો એનો અંતરાય શું? એ તો અંતરાય ભોગવે છૂટકો. નવા પાડવાના છે બરાબર. હા એક નંબર પર મૂક્યું છે, સારું છે બરાબર. ઉપયોગ જોવું જાણ અને જ્ઞાતા દર્શન એમાં શું કહે છે? કાંતિભાઈ પૂછે છે ત્રણ વસ્તુ પૂછે છે. એક ઉપયોગ, બીજું જોવું જાણવું અને ત્રીજું જ્ઞાતા દ્રષ્ટા. એ ત્રણ વસ્તુ વચ્ચે શું ફરક છે? ઉપયોગ શુદ્ધ ઉપયોગ ની વાત કરે છે? હા દાદા, શુદ્ધ ઉપયોગ. ઉપયોગ તો અશુભ ઉપયોગ હોય, શુભ ઉપયોગ હોય ને શુદ્ધ ઉપયોગ હોય. શુદ્ધ ઉપયોગ ની વાત કરે છે? હા દાદા. તમારું ચિત્ત તમે શું નિરોધ કરી શકો છો? એ તો હું ચોથા આવું તો મને મારી પર સુતા. પણ નિરોધ તો દાદા થાય છે, નિરોધ એટલી જુદી વાત છે. નિરોધ તો થાય છે દાદા, નિરોધ ના થાય. નિરોધ તો તેથી પ્રતિભાવ ના કરે ને, એ રીતે નિરોધ કરી શકે. શું શ્લોક છે? નિરોધ કેમ કરી યાદ આવતું? નિરોધ કેવી નીકળે છે? કે છે યોગ થી ચિત્તવૃત્તિ, ચિત્તવૃત્તિ નિરોધ ને યોગ કે છે. અભ્યાસ વૈરાગ્ય ચિત્તવૃત્તિ નિરોધા એવું એનું સૂત્ર છે. ના તો ગીતામાં કૃષ્ણ કહે છે, પાતંજલ માં આવે છે. ના પણ અમને એમ લખ્યું છે કે નિરોધ કેવી રીતે થઈ શકે કે છે? ના એવું કહેવું ગીતામાં. શ્લોક એટલું કહ્યું છે. લોકો આ કુદાકુદ કરતા હતા ને તારા બાપ માતા અને ચિત્તનો વિરોધ કરે છે, બીજું બધા ચૂપ થઈ ગયા. જ્ઞાની પુરુષ બધું કરી આપે, એનું મન વસ થયેલું હોય, ચિત્ત વસ થયેલું હોય, અહંકાર વસ થયેલું, બધું વસ થયેલું હોય, જેમ એ બધું વસ કરી આપે. કશું વસ થાય આખું પગનું ઓપરેશન બધું ટાઈમ ગયો, પણ બસો દખલ નહીં હોવાને કારણે જે જે ક્રિયા સ્વાભાવિક પૂર્વથી ચાલવાની એ બહુ સ્પીડ થી ચાલે છે. જયારે નોર્મલ દર્દીઓ હોય છે એમને માનસિક ડખો ડખલ બહુ હોય, બહુ વાર લાગે છે, એટલે વાર લાગે છે. આ તો ડખો ડખલ એટલે મટી જ જાય, વગર દવા મટી મળી જાય. ભાગ્યું ભાગ્યું ત્યાંથી હંડાવા મળે, ભાગ્યું ત્યાંથી હંડાવા મળે. આ ડખો ડખલ જ નથી કરતો, આ દુઃખો બધા ડખલો કરી નાખતો ને પોતાના અહંકાર ને રખલ નથી કરતો. હરીશચંદ્ર ભાઈ પૂછે છે કે જે પેલો પાતાંજલ નો પેલો શ્લોક છે કે અભ્યાસથી અને વૈરાગ થી ચિત્તવૃત્તિ નો નિરોધ થશે, તો કે એ કેવી રીતના થાય? અભ્યાસ ને વૈરાગ એટલું થાય કે આપણે વાર વાર કરીએ તો થોડો ધારે થાય, તો કોઈ સૂર્ય દાદા. અભ્યાસ અને વૈરાગ નો નવો અર્થ છે, અભ્યાસ અને વૈરાગ જે છે એનો શાંત થાય, કારણ કે સમજણ પડે કે આ અસ્થિર ભાગ છે તે મારા લાભમાં છે. જરૂરી છે ને લોકો દયા થઈ ગયા ને પછી કોઈ દેખી આકર્ષક પુરુષ હોય પોતાની મેળવેલા બધા બાળો જેટલા ધર્મો છે એ બધા રિલેટ ધર્મ શું સંબંધ, માનસિક સંબંધ ભાગે કોઈ સંબંધ માનસિક. અને આ જે જ્ઞાની નો સંબંધ ચિત્તનો સંબંધ એટલે નિરંતર રાતે યાદ રહ્યા, આની ક્યાં વાત છે? પેલો માનસિક સંબંધ કરે પછી અંતે છૂટાય, આમાં પહેલું છૂટાય, હે પેલામાં અંતે છૂટાય. અહંકાર ચડાવે, પેલો ચડે પેલો ચડે, આ તો ચીજ નથી. ચાલો થઈ જાય બીજા તમારે સુધી થવું હોય તો આ જગત માં બધી ચીજ બોલો જોઈએ. ભોગવાની ઈચ્છા ના હોય એને ભોગવો જોઈએ. જલેબી ભોગવાની ઈચ્છા ખરી જલેબી ના તો આપડે જલેબી ખાવાનું શું બીજી બધી ચીજો ખાવાનું શું અમારી ઈચ્છા વાર હોય તો પછી આપણે માયા જઈએ ને જે સુખ ખોલતું હોય જે સુખ ખોલતું હોય ત્યાં સુખ ના ખોરાય બીજી બધી ચીજ એક જ એક સ્ત્રી એક એવી છે કે પોતે ઈચ્છા સુખ ની ઈચ્છા હોય છે ને આપણે ઈચ્છા છે બેનું ક્યારે મેળવે હે એ કઈ જીતી નેવા જોવા જોઈએ શું ગુરુ મારે ફરવા જોવા જોઈએ એના પછી જલેબી ખાય એ ખાય એ લોકો કે પછી હજા આવી પછી આવી ભાઈ એનો ક્લે નહીં જોઈએ ભાવ કહેલા તેથી આ અત્યારે ઉદય માં આવે ઉદય ના ભાવ કર્યા બહુ ઉદય માં આવે એમના કેટલાક જૈન ના છોકરો છોકરી તો એ ભાવ કરેલા હોય તો ગમે જ નહીં સંસ્થા દીક્ષા લેવાની હા પહેલેથી સાધુ થવા માટે એટલે ભાવ ઉપર બધી છે એ ખોરાક થી થાય છે બધી ભાવ છતાં પણ પોતાના નિશ્ચય થી અને જ્ઞાની ની કૃપા થી આ ફળીભૂત થઈ શકે એવું છે ભાવ ઓછા કરેલો હતો થઈ જાય ઈચ્છા કરશે જ્ઞાની કૃપા જે શું ના થાય કાંઈ એટલે પૂર્વ જન્મ માં એવો ભાવ હોય બ્રહ્મચર્ય ના પાડી હોય તો પણ આ નીકળી શકે એમ આપણું અત્યારે આપણું વિજ્ઞાન એવું છે પાડી શકે આપણું વિજ્ઞાન એવું છે મનુષ્ય નું મોટા મોટું ડેવલપમેન્ટ શું આગ્રહ એટલું જ થાય વધારે થાય એટલું જેટલું પણ આગ્રહ ગુણાકાર તો કરો ઉતરા શું થાય છે જવાબ શું આવે તો જુઓ એક જાત નો આગ્રહ છે આગ્રહ સત્યાગ્રહ દુરાગ્રહ કદાગ્રહ હઠાગ્રહ મતાગ્રહ આગ્રહ જાય ને તેને કોઈ ગ્રહ નડે નહી નવ ગ્રહ એના વર્ષે ત્રસ્ત થઈ ગયા નવે ગ્રહો નિકટ માં આવ્યા શું કહ્યું કારણ કે જે અઠે થયેલો હોય ને એને શનિ ગ્રહ નડતો હોય હઠાગ્રહ એટલે છે ને નવ ગ્રહ અત્યારે શું કહે છે ભૂમિ નો હિત? શનિ તો છૂટતો છે, શનિ ને વળગી પડનાર ને આગ્રહ. શનિ તો છૂટતો છે, શનિ ને વળગી પડનાર ને આ તકલીફ છે. શનિ તો છૂટતો છે કે છે, શનિ શનિ શનિ નો ગ્રહ તો કે છૂટતો જ છે કે છે, એટલે છૂટતો છે. એને પકડી રાખનાર ને કે છે કે ભાંજ કરશે, શનિ ના ગ્રહ ને પકડી રાખનાર ને ભાંજ કરશે. હટે ચડે બધા છૂટા જ છે, પણ એ વળગેલો છે. હા, અમને અત્યારે કે કોઈ માણસ તમે કહી દો ભાઈ બહાર અંધારું લાગે છે, અમે કહી અંધારું છે એવું કહીએ, એ કે એના અજવાળું છે દાદાજી. તો અમે કઈ ફરી વિનંતી કરી, ફરી જોયા ને કઈ કે ના અજવાળું છે, એટલે અમે જાણીએ કે કયો ગ્રહ અંધારે છે. એટલે અમે કઈ ભાઈ સારી સમજણ થી બરોબર છે, વાત મારી ભૂલ થઈ લાગે, સારી સમજણ થી બરોબર છે, એટલે તારા વ્યૂ પોઈન્ટ થી, નોટ માય વ્યૂ પોઈન્ટ. મારી ભૂલ થઈ જાય છે, અને પછી કે હું આટલા આ દુકાનો નો માલિક આટલી અકિરાત કરું છું, અત્યારે ભગવાન જ નથી. એનાથી પૈસા આવે, બીજું બધું શું ચાલે, ભાન જ નથી. આગ્રહ આગ્રહ દુરાગ્રહ સત્યાગ્રહ ને હદ હોય છે. એકાદ બે દિવસ અપ્પા કરી પછી પોતે પેલા ના છોડાવે તો પછી છોડી દેવા છે. પેલા ના છોડાવે ને નહી તો તાગુ કેવાય ને, તાગુ કેવાય, તાગુ એટલે જેલ માં ગયો છે. ત્રાગો કરે જેલ માં ગયો, સત્યાગ્રહ માંથી ત્રાગુ ઉત્પન્ન થાય એટલે જેલ માં ગયો છે. ત્રાગુ એટલે પોતાનું ધાર્યું કરાવું, ગમે તે રસ્તે માથ માથા ફોડી કરીને માથું પથારી દે, પણ અમારે સારું પાડી દેવું, પોતાનું ધાર્યું કરાય છે. મહેતા સાહેબ પૂછે કે એનો હેતુ સારો હોય તો ગમે તેવો ખરાબ ભાર હોય તે, પણ ત્રાગુ કર્યું એને જેલમાં કરી દેવું જોઈએ. ત્રાગુ કર્યું એને બહાર ખાય નહીં, તારી બહાર કરતા રાખવા જ પડે, શું કરી ક્યાં લઈ જાય છે, વગર ગુને ચાલી છે જેલ હોય, ત્રાગાનો ગુનો પકડે નહીં કોઈ. બધા ત્રાગા કરનારા પકડનાર હોય ત્રાગા દરેક વસ્તુ, દરેક વસ્તુ ને ખોરાક ઉપર ઉભી છે, ખોરાક ઉપર નભે છે. દરેક વસ્તુ ખોરાક થી નભે છે, ખોરાક દરેક વસ્તુ નો ખોરાક હોય છે. ત્યારે આત્મા નો ખોરાક શું? આત્મા નો ખોરાક નિરંતર ખાય, એક કણવર ટકે નહી. એ ખોરાક નિરંતર નો ખોરાક, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ એનું ફળ, એ ખોરાક નું ફળ કેવું છે કે પરમાનંદ અને પોતાના પ્રાણ થી જીએ, આવા પ્રાણ થી નાકના પ્રાણ થી જીતા, એટલે પોતાને કઈ જરૂર નથી. આ દુનિયામાં કોઈ ચીજ ને અવલંબન નથી, એવો એ આત્મા, એ પરમાત્મા છે. અને એ ખોરાક વગર ટકે છે, ખોરાક વગર ટકે છે. ખોરાક આ જ્ઞાતા પોતાને બહાર થી કહી લેવાનું નથી, બધું પોતાની અંદર છે. કારણ કે માન મોહ લોભ માયા એ બધાને ખોરાક હોય તો ટકે છે. હા, એ તો આ નહી ઈચ્છા થઈ ને ત્યાંથી આ ઉભું થયું બધું. જેને ઈચ્છા નથી તેને કોઈ કશું વસ્તુ હોય જ નહીં, અને ઈચ્છા વાળો ભિખારી કહેવાય. શું કહેવાય? કોઈ પણ ગાયું ગમે તે ટકાની ઈચ્છા હોય, ઈચ્છા વાળો ભિખારી. એટલે આત્મા ને ખોરાક આપવો નથી પડતો, એની માયા જ લઈ લે છે. એ તો પછી નાનપણથી Thank you.